થયો, રાહ જોઈ તો ના થયો. એટલે ભૂલ વગર સમજણ, હવે જ્ઞાન ભૂલ વગર થાય તો પછી વળે નહી. સમજણ ભૂલ વગર થાય ચાલ, સમજણ એ હાથ ને પતે, એટલે જ્ઞાન બુદ્ધિ ને પતે. શું છે જ્ઞાન બુદ્ધિ? આ જે જ્ઞાન, આ ચાલુ જ્ઞાન, આપણું વ્યવહારિક જ્ઞાન, એ બુદ્ધિ ને પતે. પચાનારી વસ્તુ ઉત્તમ માં ઉત્તમ આ છે. ક્યાં સુધી આવી છે? શાંત થવું જોઈએ. તમે સુધાર્થમાં તો થયો, મેં જ્ઞાન આપ્યા પછી સુધાર્થમાં તો પણ ભાન થવું, ભાન થવું. દ્રષ્ટિ દ્રશ્યમાં પડ્યા કરે છે, દ્રષ્ટામાં પડતી નથી. ધર્મચક્ષુઈ થી દ્રષ્ટિ દ્રશ્યામાં પડે જ નહીં. એ તો જ્ઞાની પુરુષ દિવ્ય શિક્ષુ આપે ત્યારે દ્રષ્ટિ દ્રષ્ટામાં પડે. દ્રષ્ટિ પડે શી છે? આ દ્રષ્ટિ આમ જુએ છે, આ દ્રષ્ટા, દ્રષ્ટા જુએ છે, દ્રષ્ટિ પેલી પડે. આ દ્રષ્ટિ આમ જુએ કરોડો અવતારો થી આ બધું આનવાર વિજ્ઞાન છે. વિજ્ઞાન વખતે પડેલું કેટલા કોણ છે? અઠ્યાવીસ. હા, પછી સોગંધી ઉપાન. વિતરાગ વિજ્ઞાન સિવાય કોઈ સાધન થી મોક્ષ નથી. વિતરાગ વિજ્ઞાન સિવાય, એટલે વિતરાગ નું વાણી કોને કહેવાય? કે જેની વાણી એટલે વાદી પ્રતિવાદી બંધ ને કરવું, વિરોધી એ કેટલા લાભ સાથે પછી પાડું ના પાડું નથી કરતું. પણ આપણે કઈ કલા છે કેમ લાગે છે એટલે વાદી વાત પ્રતિવાદી બંને કબૂલ કરે તો એ વિતરાગ વિવાદ છે. અને એકલા વાદી કબૂલ કરે એટલે વિતરાગ વિમાન તત્પર. કોઈ પણ માણસ કબૂલ કરે તો વિતરાગ વિજ્ઞાન સિવાય કોઈ સાધન થી મોક્ષ નથી. બીજા સાધનો થી બંધન છે તે ખાલી દાડા કાઢે. જ્ઞાની પુરુષ પાસે સત સાધન પ્રાપ્ત થાય, સતત સાધન પ્રાપ્ત. ક્રિયાકાંડ આપવું આપવું ચાલી જાય. પણ ક્રિયામાં કરીએ એટલે કેદરો કેળો ને અમારે ભેદો કેદરા કેળે છે. એ પ્રકારની ક્રિયાની ક્રિયા છે. આ તમે આ કેળો છો, પેલા ઘઉં નો પાક લાભ લેવા ભાગે છે. તમારે જે કેટલો પાક જોઈએ છે બીજું શું કરવા જોઈએ? શું જોઈએ છે? કોઈ પણ રીતે સુખ જોઈએ છે ને, એટલા હાર હોવાની જરૂર છે ક્રિયાકાળની. ને ક્રિયાકાળ મોક્ષની કોઈ જરૂર છે એની ગેરંટી આપણું નથી. એવો મોક્ષ જરૂર છે કે જેમાં ક્રિયા કરવી જરૂર જરૂર. ક્રિયાકાળમાં ક્રિયા કરનાર હોવો જોઈએ. ક્રિયા કરનાર હોય તો મુક્ત છે. એટલે બધા માણસો ગુંજાય છે. કોણ કે બીજો શબ્દ ઉજા તો શું થાય? સાથી ટકી બહાર બોલે છે. બીજા પ્રશ્નો પર પ્રશ્નો આપવાની છે. અગર છેવટે છેવટે આ તો આવું છે. હું કહી દઉં વિરોધાભાસ થાય તો ના આવ્યા શું આવડી ગયું ખેડૂત ને ઘઉં પકવવાનો હેતુ છે અને અમને તો મોક્ષ નો હેતુ છે ને. ક્રિયા કરતા કરતા વસ્તુ માં જેવી આ ક્રિયા નું ઘર તો આ સંસાર ભૌતિક સુખો આવશે અને ભૌતિક સુખો ને લઈને એમાંથી સંસાર ઉભો થશે પછી મોક્ષ નો હેતુ પણ હોય છે. એની સાથે કારણ કહ્યું કે પુણ્ય પણ પુણ્ય ઉપાધ્યાય નથી અને છતાં પુણ્ય છોડી દેવા જેવી નથી. પુણ્ય ના હોય તો તમે અહીંથી આવો પુણ્ય તો વકીલ થયા ભણ્યા વકીલ થયા તો દાદા આ પાંચમી આજ્ઞા જે છે શુદ્ધાત્મા ના ચોપડે લખાવવાની છે પછી પુણ્ય જ બધું ક્યાં થાય છે ને ભેગું? આ પાંચમી આજ્ઞા છે શુદ્ધાત્મા ના ચોપડે જે બધું જમા કરીએ છીએ તો એનું બધું પુણ્ય જ ભેગું થાય છે ને. એ પુણ્ય ભેગી થાય ને બંગલો બાંધી અને પપ્પા ચાલ્યા અને બંગલો આપ્યો પપ્પા બગલો બાંધીને ચાલ્યા અને ભાઈ ને બંગલો આપ્યો ત્યાંથી ક્રેડિટ લઈને આવેલો પેલો તમે જ્ઞાન લઈ ના અને પ્રેરિત લઈ ના ઉદય માં આવેલી ક્રિયા વાત ઉદય માં આવેલી ક્રિયાઓ આત્મસ્વભાવ નિકાલી બાબત છે ગ્રહણની બાબત ને ઈચ્છા તીવ્ર થાય. ધંધાની વિક્રતા ભાઈ જેને ભાગ્યા કરે મોક્ષ એટલે પેલા ના જ્ઞાનીઓ સંસારની વિકરાતા એ તો મોક્ષ માટે નું કાઉન્ટર વેટ છે. એને જો વિકરાતા વધારે લાગે ઘર સ્ત્રી હોય છોકરા હોય ખાવા પીવાનું પૈસા હોય જગર બધી હોય પણ ના અનુકૂળ ના હતી કંટાળો કંટાળો આવે તો એની કાંઈ ધ્યાન પડે નહીં. ચાર ધોરણ મોક્ષ માટે લાગે ને તો પેલી બધા ફેરી ધ્યાન પડે ધ્યાન પડે એવા એવું હોય એમ ના કહેવાય આપણે અધિકારી તે વખતે પેલી ગારતા યાદ આવે તે વખતે ગારવતા યાદ આવે એ વખતે ગારવતા યાદ આવે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પુણ્ય પુરુષ મિત્ર સમાન કામ કરે છે જ્યાં સુધી મોક્ષ ન મળે ત્યાં સુધી પુણ્ય એકલું મિત્ર સમાન કામ કરે જ્યાં જાઓ ત્યાં મુશ્કેલીના પ્રસંગમાં જાઓ તો આગળ હેલ્પ કરશે બતાવી મારે પુણ્ય અને બાપ દુશ્મન સમાન કામ કરે છે બાપ રૂપી મિત્ર જોઈતો હોય તો તું દેવ કરીને જીભી છે ઉપરથી ભૂલ્યું મારે કેરી આમ ભૂલ્યું માર દેખાવ મારે કે કેરીઓ ખવડાવે લાકડો બાળા દીધો કાપે લાકડો આપે બધું આપે એને કઈ જોયું તું નહીં તમારે પણ એ તમારે ત્વાટી પડ્યા છે માલકી પણ આનો સાદ આવ એ એની જમીન પણ ખુશ થયો કે આ મારી જમીન આમ જ વાંચતો નથી કે આ જસબેન જમીન છે તો હું જસબેન વાપરો છું માણસ ના યોગ ઉપયોગ પરોપકાર એટલે શું એનો અર્થ શું કાકા મનોવચન કાય નો યોગ તે પારકા માટે હોવો પરોપકાર માટે હોવો અને ઉપયોગ એટલે શું બુદ્ધિ પરોપકાર માટે જશે તો તમને કચી ખોટ નહીં આવે કોઈ જાતની અડચણ નહીં આવે તમારે જે જે ઈચ્છા છે બધી પૂરી થશે બીજા ક્યાં હું કઈ કારોબાર ને ક્રિયા કરવાની બી જરૂર છે મકાન એક કરિયામાં લગભગ પેલા જેવું એટલે પછી તમારે પૂછતો પૂછતો જો એવું શાક લેવા જવું તમારે લાવો લાવ પણ કાઢી જતો નતો કઈ કઈ હું તો પૈસો ઉભો છું મારા માટે ના આરોપ ના આવે તારા એના મને શંકા પડી જાય હું કેતરો હું તમારે ભલો માન ને કેતરો કેતરો એટલે પાસે પહેલા જાઉં મેં ઘરના બધા હું ભેરું એ તરત બંડી લીધી અમારે ભાવ મંગાવેલી એ વડોદરાથી બંડી લીધી ભાદરની મંગાવેલી એ બંડીમાં એક વાળો કેતર આવ્યો પછી એક હું તો બે ના ચાર ત્યાર બંધ રાખું ચાર બે એના મનમાં શંકા ના કરો બધું શંકા બધાને શંકા આગળ આવતા અને હું શું કઉ છું શંકા કોઈ રાખતો નહીં, વચ્ચે મને આપી દેજો તમારી શંકાઓ. શંકા ના ભૂતે તો મારી નાખ્યો આખા જગત છે. જગત એક સમય પણ ન્યાય ની બહાર ગયું નથી. જગત ન્યાય સ્વરૂપ નથી, વ્યવહાર સ્વરૂપ છે. બંને વાક્યોમાં વિરોધાભાસ નથી દાદા, બંને વાક્યોમાં વિરોધાભાસ નથી. પેલું અમુક અપેક્ષા એ બોલે વિરોધાભાસ શું છે? વિરોધાભાસ હોય ને, ભગવાને કહ્યું ન્યાય જોતો નહી, નહી તો બુદ્ધિ વિદ્રણ થઈ જશે. વ્યવહાર તમે દીકરી પહેણાય, દીકરી પહેણાય હોય તો આ માવજી ની પ્રત્યે આ લાડવા મોકલો છો. બરોબર, તમારે ત્યાં એ ચાર લાડવા મોકલ્યા. આપડે તરબો આવું નહી આવે, માર ખાવાનું થાય પછી કે મેં તો કોઈ કરવું કર્યું નથી. એમાં કરેલું છે એમને આવે છે આ ટેન્ડર આવી ગયું. એટલે જગત એક સમય પણ ન્યાય બાંધ ગયું નથી. એનો અર્થ છે કે આ વ્યવહારમાં તને એવું લાગશે, વ્યવહારમાં એવું લાગશે કે આ પણ ખરેખર ન્યાય થયું નથી. ન્યાય થાય વ્યવહારમાં તમને એમ દેખાય સર, મેં કહ્યું બગાડ્યું નથી. અને આમાં બગાડ્યું તું તારે ત્યાં કહ્યું તારે તો અધે અમજે ન્યાય. એક માણસને એક સ્કૂટર વાળો અથાડી પર ભાગી નાખે ત્યારે લોકો બધા શું કે શું અક્કલ ના બધા લોકો ભેગા થઈ ગયા. આ માણસ ભયંકર દોષ છે, આ માણસ મારી નાખી સાહેબ. અરે લોકો કહે છે એ કુટુંબ વ્યવહાર છે. અને ગુજરાતે જગતે ન્યાય કર્યો એ કુટુંબ, એ હિસાબ છે. શું છે જગત જેવું દેખે એવું કે વ્યવહારમાં નાખ્યો ક્રાંતિ જ્ઞાન કેવું છે. અને રિયલ જ્ઞાન કે છે એવું નથી. લાકડા પર આદા મોકલો અને પછી પછી તમે આરા દાડા ને આશા રાખો મને કદાચ હું જોઈ જ કે તમને તમને ક્યારે પીખણામાં બેસ્યો નિરાશે આપણે યાદ ના આવે લાકડ મોકલે તેથી આયા એ વ્યવહાર. આપેલું લેવું પડશે, જે કઈ આપ્યું છે એનું લેવું પડશે. શું કહે આપેલું લેવું પડે ને લેવું પડે, આપ્યું હોય લેવું પડે નહીં. શું લેવું જે કઈ આપ્યું હોય માટે આપતા પેલા વિચાર કરજો. આ જો સમજી જાય ને તો પછી કોઈ ભય જ રહેતો નથી. થઈ ગયું કોઈ મને રમેશભાઈ કીધું કે પૂર્વ જન્મ ની અંદર એટલા બધા અનુષ્ઠાન કરેલા, એટલા બધા અનુષ્ઠાન કર્યા એટલે પેલી ની કઈ ફાયદો નો છે. તમે શું કરો છો? અતિક્રમણ કરો છો? પ્રતિક્રમણ રાજી રે. પૂર્વ જન્મ નું કઈક હવે આમ બધું ખુલતું જાય છે. તો પૂર્વ જન્મ માં કોણ હતો, આપની સેવા કરેલી, આવું બધું આવે છે. પણ એમાં કઈક વિરાજ ના થઈ લાગે. પૂર્વ જન્મ માં કોણ હતું આખું બધું ઓપન આવે છે. રાજીપો, અરે મેં કઈ ભૂલ કરી હોય કે આ બધા મહાત્મા ભૂલ કરી હોય, હું બધા વતી આપની માફી માંગુ છું. આજે તો હીરા મનથી ના બોલે. તારે મન બોલે કે નહીં બોલતો? વેપાર કરી લાવો. બોલે બોલે છે તારે. હા પૂરેપૂરું 24 કલાક હું દાદા ની સેવા માં રહું, મહાત્માઓ ના ચરણ જ ની સેવા માં રહું. મારો ભાવ એક જ છે. અરે વાતો થી તો થઈ આયા તા પણ દાદા આયા થઈ એમાં દાદા મારું કેવા કાર થાય છે ખરા, પણ જલ્દી થાય એવું મારે મને અંદર જલ્દી જલ્દી ઉડી જાય. તો એ વિચાર ને મને તો જ્ઞાની પુરુષ ની 5 આજ્ઞા અને થઈ રહ્યું છે. એટલા મનુષ્ય નો ધીરજ એ ઓછી. એટલે દાદા તમારી પાસે આયા, ધીરજ ના પરમાણુ ફૂટી ગયા. હાવ તમે જો તમે ન મેલાવો તો બધા ખલાસ હતા. આ તો એવા આ ના થાય દુનિયા તમે ખલાસ થઈ જાઓ. ખલાસ થઈ ગયો. તમને એકલા જ મળ્યા? આખું કુટુંબ ને છોડી બોળી જગ્યા આપી દેવાની. દાદા ની ખબર લાવું તો હિંમત રાખી ભાઈ. હિમાંશુ ઉઘાડ કે છે મારે બે વાગે તું નાખો. કોણ છે નાખો? શું કહું કે કોણ છે? પેલો શું કે હું છું એવું કે પછી આપણે સમજ ના પડે. હું છું એટલે કોણ પણ હું કે એવું ના પૂછે. હું બાવો એવું કે એટલે પણ કયો બાવો? તે હું બાવો મંગળદાસ. આમાં મંગળદાસ ને હું ફેર છે. કેટલા માણસ? 3 માણસ છે કે એક જ? 3 માણસ. 3 માણસ જુદા હશે કે એક જ હશે? એક જ. એવી રીતે આત્મા તું હિમાંશુ માનો છે ને તે મૂઢાત્મા કહેવાય, બહિર્મુખી આત્મા કહેવાય. શું કહેવાય? હવે તને ભૌતિકમાં સુખ માને છું તો હરી બહિર્મુખી. અને એ સુખ આમાં સુખ નથી એવું લાગે, અને આત્મામાં સુખ છે પોતા એવું જાણે ત્યારે અંતરાત્મા થાય. શું થાય? અને એનો એ જ પરમાત્મા, એનો એ જીવ ને એનો એ શિવ. બીજું કોઈ બહાર નું નથી આવતું. આમ મૂકી હાથ મૂકી કરી આપીએ જીવ નો શિવ. આ બધા શિવ થયેલા છે તેની વાત જ ચાલે છે ને? આ બધી શિવ થયેલા છે. આ બધા શું થયેલું છે? માણસ શાના પ્રસાદ હોય ચાલો પણ ફાવે? રંધણી નો પ્રસાદ ફાવે બીજો? ચોખ્ખાગી નો પ્રસાદ. આ લોકો શાનો પ્રસાદ ભાવતો છે? શાનો? આ દેખાડે શું દેખાડે? તે જોયું જેના પ્રસાદ જોઈએ તમને? ત્યાંથી આપણે કોઈ ખોરે ખરા દુનિયામાં કોઈ જગ્યાએ માર ખાવાનું શોખ હોય કોઈ ને? કારણ જીવના શિવ થયેલા છે. શું થયું છે? આ બાર શિવ ખોર નહીં જડે કોઈ જગ્યાએ હિમાલયમાં ખોશે તો આ જીવના શિવ થયેલા છે. નહીં તો એક જાગ એક જોડો માર્યો તો કેટલું દુઃખ થાય ને? ક્યાં શું મળે? નાહી જાય થી ક્યાંય મળે કે ના મળે? જરાક ચોળો બોળ મારે ફેણ મળે ને મળે મમ્મી થાય કે નહીં? સમજે ભાઈ ને, જીવના શિવ થયા હતા. સા થયું છે ભાઈ? આવતો રહેજે. આ ઘર એવું છે કે શિવના શિવ કરી આલે. આ નવે નવે પસંદ લઈ ગયો તને ભાઈઓ? બહુ ભાઈ એ શિવ નહીં થયો તો લઈ ગયો. કશું ઉપાધિ નહીં, ચિંતા બિંતા કશું નહીં. મારે તો નહીં કપડા ખૂબ લઈ લે લઈ લેતો શું થાય? તમારો દીકરો થાય? બંને જુદા જુદા આવ્યા છે. બધા ભેગા છે ત્યાં ઉપર ભેગા છે. અહીંયા એ ટાઈમ ટાઈમ એ નહીં છોકરા ને પપ્પા પપ્પા કરતો હોય અને વાટમાં જાય ત્યારે વકીલ સાહેબ વકીલ સાહેબ કરે અને કાપડની દુકાને જાય ત્યારે તો વકીલ કહે કે શેઠ કે. હા, એટલે જે જે કાર્ય કરે છે તે વખતે પરમાત્મા નો કાર્ય કરે છે. પરમાત્મા કહેવાય ને? શું કાર્ય કરે છે? જુઓ, આવતો નથી ભોગતા આવવા જે ચૂલે ચૂકે પેસો જ કોણ કોણ જાણે કોણ જાણે જપ કરતા હોય ને તેમાં બીજા સીન આવી જાય. એમ જપ કરતા હોય ત્યારે બીજા સીન આવી જાય છે અંદર. કોણ કોઈ તારું દુશ્મન છે? તમારે શું થાય છે? અનુષ્ઠાન કરે છે. કોઈ લાઈન ના હોય, રેલવે લાઈન પાટા પર જ ના આવી ચડી ભાઈ ત્યાં ને તરત હોય ને ત્યારે પાટા પર આખો દાડો જપ ત્યાં જ કરે છે. કેટલા વર્ષથી કરું છું? બે વર્ષથી નિરંતર રાત્રે સુતા સુધી. આવા જવાના ભણેલા માં કાલે એમને તો ગયા હતા. રડવું ના આવતું એટલે બીજી રીતે આવી જાય. ખુબ નીકળી ગયા પણ આ જતી દેખાય વાળી નથી. તમને નથી બે વાટી વારેલી ને તમારી જાતે જ પણ છૂટી ઉકળી ગઈ હારી રીતે ધર્મ થાય આપડો. એટલે હરખા વિચાર વાળા ભેગા થઈ આગળ આવતા હરખા વિચાર વાળા હોય બધા ભેગા હોય એ હરખા વિચાર વાળા પાસે અંતર્જન્મ લે એટલે પાછું હરખું ડિઝાઇન દેખાય એવું બધું હોય. સમજ ને? જેટલો વિચાર હરખો એટલું ડિઝાઇન હરખી દેખાય. એટલે લોક શું જાણે કે આમાંથી જ ઉત્પન્ન થયું આ સમજો ને, એવું તેવું નથી, એ બધું સ્વતંત્ર, બધો તમારો સંપર્ક ભાઈ નો સારી વસ્તુ કહો તો એ સંપર્ક બની, અને આડી વસ્તુ કહો તો એ સંપર્ક બની. લોક તો શું કે છે, મારા બાપ, મારા બાપા બહુ ક્રોધી હતા ને, એનો ક્રોધ છે મને, બાપા ને મેર કરવી, બાપણ મારું, ક્રોધ બાપા નો. ભણતર હોય સારું, ભણતર જો ગણતર હોય ને તો ઉત્તમ કહેવાય. જો તારા કાકા ની તબિયત કેમ છે પેલા ભાઈ લલ્લુ ભાઈ? રવિ આવે કોઈ કોઈક વાર આવે, કેવું? એક તો કાઈ ચલે, પાછા રવિવાર નો જોગ ખાવો, તે કોક ફેરવો નહી, એવું આ બન્યું છે. માટે આપણું તે પોતો મેળવી લેવો, શું કરું? એ કહેવત છે, આ કાળી ચૌદશ ને રવિ આવે કોઈક વાર તેડાય. આ પેલા એ કરનારા ને, સિદ્ધિઓ કરનારા, તેડાય જોઈન કરે બધી. આવો મેળ પડતા થાય થાય નહી, એવા આપડા મેળ પડે છે ને તે કામ કાઢી દેવાનું. અલા ભાઈ અડવા દે, કોણ છે? અનન્ય આશ્રય કે છે, અનન્ય આશ્રય કે અમારા માં એવું કે છે કે અનન્ય આશ્રય રાખો, એટલે બીજા દેવ દેવીઓ ને આપડે અહીંયા આગળ આપણો સત્સંગ અનન્ય આશ્રય નો છે. કેવો છે આપણો સત્સંગ? કેવો છે? અનન્ય આશ્રય. એ કૃષ્ણ ભગવાન હતા ત્યારે થયું હતું, તે અત્યારે આ થયું, પાછું અનન્ય આશ્રય. અનન્ય આશ્રય પોતાના સ્વરૂપ નો જ આશ્રય, પણ પોતાનું સ્વરૂપ જ્યાં સ્પષ્ટ વેદન નથી થયું ત્યાં સુધી જ્ઞાની પુરુષ નો આશ્રય. શું કહ્યું? જ્ઞાની પુરુષ એ પોતાનો એવું વાંચવામાં આવ્યું છે, એટલે ત્યાં સુધી એમનો આશ્રય અનન્ય આશ્રય, કોઈ બીજો આશ્રય નહીં, બીજો આશ્રય કરવા જેવો છે નહીં જગતનો. શું કહ્યું? બીજો બધો વ્યવહાર કરવા જેવો છે, દર્શન કરીએ, દર્શન બધા આપણે ઘરની વાઈફ જોડે આપણે સંબંધ હોય, અને બીજે બધે બધાને જે જે કરાય એમ કહીએ, બીજો વાંધો ને ના કરાય, બીજે બધે જે જે કરાય. હા, એક ઠેકાણે આપણે અમુક કહેશે, પછી બીજે બધા ઠેકાણે સાહેબજી સલામ કરાવો, કઈ બરોબર બધું કરાય. એમના અક્રમ, આ વિજ્ઞાન અક્રમ નથી કહેવાય. જયારે ક્રમિક માર્ગ વાળે શું કે એ વ્યંતર દેવાને પૂજા કેમ કે છે? ભુવનવાસી કેમ પૂજા? અરે હું પણ બધા આત્મા તરીકે અમે જોઈએ, અમારે ભુવનવાસી કેવું, અમારે વ્યંતર કેવું, અને એ સ્થિર જુએ છે, એમની જેવી દ્રષ્ટિ છે એવી જુએ છે, એ દ્રષ્ટિ જુએ, એટલે જુદું પાડવું જ પડે, પાડવું જ પડે એમને, એટલે કે મિથ્યાદ્વી થઈ ગયા. આપણે તો એક પણ જીવ આ વર્લ્ડમાં કોઈ એવો જીવ નથી જે બાકી રહ્યો હોય, તમને જે દર્શન આપીએ છીએ, તમામ જીવો માં ચાર વખત બોલ્યા, બીજી વખત રિયલ સ્વરૂપે ભગવત સ્વરૂપ છે, જેથી આખા જગત ને ભગવત સ્વરૂપે દર્શન કરવું. આ લોકો આવા નર્ક નર્ક માં નર્ક ના જી ને બોલાય નહી, પાછા કે છે શું વાસુદેવ નરકે ગયેલા, એમને દર્શન કેમ કરાય? ભગવાન જે છે ભલે ગમે ત્યાં ગયા હોય, મૂળ તો કોણ છે? આ નહીં સમજવા પડતી, એમને નુકસાન કે વાસુદેવ નુકસાન થશે? વાસુદેવ શું નુકસાન થવાનું? વાસુદેવ શું નુકસાન થવાનું? આ તમે તેથી ફાવો છો, આનંદ આશ્રય થવાથી થયા છો. આ દાદા એક જીવ ને બાકી નથી રાખ્યો, એ ગાયન નો હોય પાન નો હોય અને તે બધા નિર્દોષ થઈ રાખ્યો, બધા નિર્દોષ થઈ રહ્યા છે. તેનો અનન્ય આશ્રય શું છે? અને એ આશ્રય સ્થિર થઈ ગયો પછી રહી ગયો. અનન્ય આશ્રય જ્યાં તમારું સ્પષ્ટ વેદન થાય દાદા નું ઓટોમેટિક છૂટી જાય, નથી થયું ત્યાં સુધી અવલંબન. સમજાઈ પડી બરાબર? અમારામાં પેલા એવું કેતા હતા કે કૃષ્ણ ભક્તિ વાળો નમ શિવાય ના બોલાય, આને પાપ લાગે, આવું કેવું બધું ચાલતું હતું. શિવ શિવ હા શિવવાનું તો કે દરેક માસ ઓળખતા હોય તો હીરાની ખોણ માં ના રે, પણ માટી એ ના રે હીરાની, શહેરી વસે હીરાની ખોણ પડી રહી છે. દસ આવી હાથ હોય એથી બીજી બધી અક્કલ હોય તો ચલાવેલી છે. અક્કલ સો ને નહીં, પાંચ ને છે ચાલશે, ચાર ને છે ચાલશે, સાડ ને છે ચાલશે, આ જ નહીં વાત રહેશે. શું કરશે? મોક્ષે જવું હોય તો અને સંસાર ભટકવું હોય તો આની અક્કલ વધારે. કયું સારું ભટકવા માટે? મોક્ષે જવું હોય તો પછી ચા આપી અને સંજોગ લખણ સંયોગ લખણ માં શું લખ્યું? વળ્યા આ શું આંતરિક ભાવ કે બાહ્ય ભાવ? કે બાહ્ય ભાવ. આપડે ચારિત્ર મોહ નથી પણ ચારિત્ર મોહ ને ચારિત્ર મોહ ફેર છું મોહ ઉગે અને ચારિત્ર મોહ એટલે પેલા જેવું જ લાગે ચણા, ચણા ભાગે પેલો ચણા ભાગે, ઉગે નઈ અને આ ઉગે બધા ભાઈ. ચારિત્ર મોહ નું મોહમાં શું છે? રાતે ચલા ને નવા મોડા કર્યું, મોડો નહીં કરે ને લોકો બિઝનેસ માં. કરવાનું આ ભગવાન એ કરવું કે આ ભગવાન ને ચૌદ ભગવાન આ કરી હું તો જોઈ દર્શન કરીને આપો છું. ભગવાન અહીં ક્યાં પધાર્યા? બીજે ભૂલ્યા પડ્યા, બીજે કેવા દુઃખ કે છે, ભૂલા પડવા જેવું આ સ્થાન હતું એટલે કેવા દુઃખ કે છે. મારે તો આટલા ગુણાકારે મળી આવું કુંડાળું હોવું જોઈએ બિલકુલ. એની જે આર્ક છે ને અને સર્કમ્ફરન્સમાં જ હોય, એવું અહીં અમને જોયું. કહે મેં તો કહ્યું કે બીજા પધારે મનો હતો નથી, હવે મારું કેમ થઈ ગયો? શું કે છે? હું તમને વચ રહીશ કે મારે બતાવી શું કામ છે, મને એમ ફાયદો તમે મને શું ફાયદો? લોકો નું કલ્યાણ કરું છું, મારી ભાવના પૂરી થઈ છે કે પૂરી થશે ભાઈ? કરુણા તો એને આજે કરું, નિરંતર કરુણા. આ બિઝનેસ માં, આ બિઝનેસ મારા કેટલા ટકા? આ બિઝનેસ માં તમારા ટકા કે મારા ટકા? અમારા કોઈ ગાળો બોલી ગયો હોય પછી યાદ ના રહેશે તો બહુ બહુ ગાળો દે ને યાદ ના રહે. કોઈ ફુલા ફુલા ચડાઈ ગયો ત્યાં યાદ ના રહે, બધા સારું થઈ ગયું. એટલા સારું તો બધા રાખે કે જગત ને વિસ્મત થાય એવું કરજો ભગવાન. જગત વિસ્મત તો તમે શું તમારી યાદ કરી કરવું છે? સ્કૂલ માં પાંચ ધોરણ છે આવે ભગવાન માં દર્શન કરાવડા એવું કેવાની જરૂર? શું કેવાની જરૂર? ઈચ્છા કરી એનું જો સપને જો દર્શન થાય રે તો એનું મન ના ચડે બીજે પામે રે. શું કરું? સ્વપ્ને જો દર્શન થાય, સ્વપ્ન માં પણ દર્શન થાય તો મન બીજું ગામે ચડે નહી. ઓછામાં 10-15 હજાર માણસ સપના માં આવે. તમારે કોઈ દાડે ના આવ્યા? પહેલે જ દાડે, પહેલે જ દાડે આવ્યા. પહેલે જ દાડે? હા, જે દિવસે જ્ઞાન આપ્યું ને, જ્ઞાન આવ્યું તે જ દાડે આવ્યા. ત્યાંથી હું ફેર પડતા છે કહું તમને, સપનામાં આ રૂબરૂ બુદ્ધિ હોવા જોડે હોય, રૂબરૂમાં બુદ્ધિ હોય, બુદ્ધિ જ હોય એટલે જોતો ના આવડે. અને સપના બુદ્ધિ ના હોય એટલે જોઈ લો ત્યાં આગળ જે દર્શન જે થાય દાહો કરાવી એની ને. સપના માં બુદ્ધિ નહી, જય સચિદાન. શું ના હોય સપના? એમાં બુદ્ધિ ના હોય. બુદ્ધિ પાસે બુદ્ધિ હોય ને તેને આ મારું આ નિરીજન કરે ને એ એકદમ ચોખ્ખું કરી આપે. બીમ દેખાય કાળું વ્યક્તિ ત્યાં પછી મને લોકો કે નિધિ જ્યાં નાક બાક કશું દેખાતું નથી જરૂર. તું બીમ જો છે ને આપડે પામ હાથે પામ નિધિ જ્યાં ભાઈ દાદા છે એટલું બુદ્ધિ આપણે. અને બુદ્ધિ જેને જે તે માર્ગ આપે બુદ્ધિ ત્યારે બહુ સરસ દેખાય. એક્ઝેટ દેખાય કોઈ જોયા હોય? એક્ઝેટ જોયા છે સમજામાં? એક બધું આમ બધું રોજ લાવણી હતા દેખાય એમાં લાવણી હતા આ પેલું ગોળ કુંડાળું ના દેખાય પણ ગોળ કુંડાળું મોઢા પર લાવણી હતા દેખાય જવાબ પણ આપે છે. આ પેલા ચિમનભાઈ રોજ લખે છે.